મિત્રો, ગોલ લખવો એટલે પોતાના સપનાને વિચારમાંથી વાસ્તવિકતા તરફ લઈ જવાનું પહેલું પગથિયું. ઘણા લોકો પાસે સપનાઓ બહુ હોય છે, પરંતુ તે ફક્ત મનમાં જ રહી જાય છે. પણ જ્યારે આપણે એ ગોલ લખીએ છીએ, ત્યારે આપણે આપણા મનને એક સ્પષ્ટ દિશા આપીએ છીએ. એક સાઇલન્ટ કમિટમેન્ટ જેવું છે આપણે પોતાને આપેલું વચન. લખેલો ગોલ આપણને રોજ યાદ અપાવે છે, મારે ક્યાં જવું છે, શું બનવું છે. જ્યારે પણ આપણે થાકી જઈએ, ડિસ્ટ્રેક્ટ થઈએ અથવા મોટિવેટેડ ફીલ ન થતું હોય, ત્યારે આપણો લખેલો ગોલ આપણને પાછો ટ્રેક ઉપર લાવી દે છે. મિત્રો, યાદ રાખીએ, અનરિટન ડ્રીમ ઇઝ જસ્ટ અ વિશ, બટ રિટન ગોલ ઇઝ અ મિશન. આજથી એક નાનો નિર્ણય લઈને આપણો ગોલ લખીએ, એને રોજ જોઈએ અને દરરોજ એની તરફ એક પગલું આગળ વધીએ. કારણ કે ગોલ લખવાથી ફક્ત ક્લેરિટી નથી આવતી, પરંતુ કમિટમેન્ટ પણ જન્મે છે.